श्रीपद्म पुराण सृष्टिखंड अध्याय 18 सप्तऋषि आश्रम ना प्रसंग में सप्तऋषिओना अलोभ नु वर्णन तथा ऋषिओना मुखथी अन्नदान तथा दम वगैरह धर्मों की प्रशंसा। पुलत्स्य जी कहे छे, हे राजन, हवे हूँ तमने सप्तऋषिओना आश्रम नु वर्णन संभळावीश। अत्रि वशिष्ठ हूँ, पुलह क्रतु अंगिरा, गौतम सुमति सुमुख विश्वामित्र स्थूल शिरा संवर्त प्रतरदन रेभ्य बृहस्पति च्यवन कश्यप भृगु दुर्वासा जमदग्नि मार्कंडेय गालव उष्णा भरद्वाज यवकृत स्थूलाक्ष मकराक्ष कण्व मेघातिथि नारद पर्वत स्वगंधि तृणाम्बु सबल धौम्य सतानंद अकृतव्रण जमदग्नि कुमार परशुराम अष्टक तथा कृष्ण द्वैपायन आ बधा ऋषि महर्षि पोताना पुत्रों ने शिष्यों साथे पुष्कर में आवीने सप्तऋषिओना आश्रम में रही चुक्या छे तथा बधाए इंद्र संयम अने सोच संतोषादि नियमों पालन पूर्वक पूरा प्रयत्न साथे तपस्या करी छे, जेना फलस्वरूप तेमनामा इंद्रिय जय धैर्य सत्य क्षमा सरलता दया अने दान वगैरह सद्गुणों की प्रतिष्ठा थई छे। पूर्व कालनी वात छे, जेना फलस्वरूप तेमनामा इंद्रिय जय धैर्य सत्य क्षमा सरलता दया अने दान वगैरह सद्गुणों की प्रतिष्ठा थई छे। पूर्व कालनी वात छे, समाधि द्वारा सनातन ब्रह्मलोक पर विजय प्राप्त करवानी अभिलाषा राखनारा सप्तऋषिओ तीर्थस्थानों दर्शन करता रही ने आ पृथ्वी पर विचरी रहिया हता। दरमियान भयानक दुष्काल पड़ियो, जेना कारणे भूखथी पीड़ित थईने संपूर्ण संसारना लोको बहु कष्ट में मुकाई गया। ते समये ऋषिओने पण कष्ट उठावता जोईने ते समयना राजाए जे प्रजानी परिस्थिति जाणवा माटे भ्रमण करी रह्या हता तेमणे दुखी थईने कह्युं, हे मुनिवरो, ब्राह्मणों माटे दान लेवू ए उत्तम वृत्ति छे, तेथी तमे लोको मारी पासे दान ग्रहण करो। सारा सारा गाम अनाज डांगर ने जव वगैरे घी दूध वगैरे रस जात जातना रत्नों सुवर्ण तथा दुधाळ गायो लई लो। ऋषिओए कह्युं, राजन, प्रतिग्रह एटले दान लेवू बहु भयंकर वृत्ति छे, ते स्वादमां मद जेवी मीठी परंतु परिणामे विष जेवी घातक छे। आ वातने जाणवा छतां तमे शा माटे अमने लोभमां नाखी रह्या छो? 10 कसाईओ समान एक कुंभार के तेली, 10 कुंभार तेली बराबर एक शराब वेचनार, 10 शराब वेचनार बराबर एक वेश्या अने 10 वेश्याओ बराबर एक राजा होय छे, जे दररोज 10,000 हत्यागृहनु संचालन करे छे। एक कलाल एटले दारू वेचनार छे, एक कलाल एटले दारू वेचनार छे, राजा पण तेना जेवो मानवामां आवे छे। तेथी राजानुं दान अति भयंकर छे। जे ब्राह्मण लोभने वश थईने राजानुं दान ले छे तेने तामिस्त्र वगैरे घोर नरकोमां रांधवामां आवे छे। 10 सुना समस्वकी चक्री, 10 चक्री समो ध्वज, 10 ध्वज समा वेश्या, 10 वेश्या समो नृप, 10 सुना सहस्राणी यो वाहयति शौंडिक तेन तुल्यस्ततो राजा घोरस्तस्य प्रतिग्रह, यो राग्नः प्रतिगृहयाति ब्राह्मणो लोभ मोहितः तामिस्त्रा दिशु घोरेषु नरकेषु स पच्यते। अध्याय 19 श्लोक 236-238। તેથી મહારાજ, તમે તમારા દાનની સાથે જ અહીં પધારો, તમારું કલ્યાણ થાવ, આ દાન બીજાને આપજો। આમ કહીને સપ્તઋષિ વનમાં ચાલ્યા ગયા। ત્યાર પછી રાજાની આજ્ઞાથી તેમના મંત્રીઓએ ઉમરડાના ફળોમાં સોનું ભરીને તે ફળો પૃથ્વી પર વિખેરી દીધા। સપ્તઋષિઓ અન્નના દાણા વીણતા વીણતા ત્યાં પહોંચ્યા, ત્યારે તે ફળોને પણ તેમણે હાથમાં ઉઠાવ્યા। તે ફળ ભારે લાગતા અત્રિએ કહ્યું, આ ફળ ગ્રહણ કરવા યોગ્ય નથી, અમારી બુદ્ધિ પર મોહનો પડદો પડ્યો નથી, અમે મંદ બુદ્ધિના નથી, અમે સમજદાર છીએ, જ્ઞાની છીએ, તેથી આ વાતને સારી પેઠે સમજીએ છીએ કે આ ઉમરડાના ફળ સોનાથી ભરેલા છે, ધન આ લોકમાં આનંદદાયક છે થાય છે, આ લોકમાં આનંદદાયક થાય છે, મૃત્યુ પછી તો તે અત્યંત વિપરીત પરિણામ ઉત્પન્ન કરે છે, તેથી જે સુખ અને અનંત પદની ઈચ્છા રાખતો હોય તેણે આને એટલે કે ધનને કદાપી લેવું ન જોઈએ. ઇહે વાતમ બસુ પ્રત્યે પ્રેત્ય વે કટુકોદયમ તસ્માનન્ન ગ્રાહ્ય મે વૈત્યત સુખ માન અંત્યમિચ્છતા. અધ્યાય 19 શ્લોક 243. વશિષ્ઠજીએ કહ્યું, આ લોકમાં ધન સંચય કરતા તપસ્યા સંચય જ શ્રેષ્ઠ છે, જે સર્વ પ્રકારના લૌકિક સંગ્રહનો પરિત્યાગ કરી દે છે, તેના બધા ઉપદ્રવો શાંત થઈ જાય છે. સંગ્રહ કરનાર કોઈ પણ મનુષ્ય એવો નથી જે સુખી રહી શકે. બ્રાહ્મણ જેમ જેમ પ્રતિગ્રહ દાન લેવાનો ત્યાગ કરે છે, તેમ તેમ સંતોષના કારણે તેના બ્રહ્મ તેજની વૃદ્ધિ થાય છે. એક બાજુ અકિંચનતા અને બીજી બાજુ રાજ્યને ત્રાજવામાં મૂકીને તોલવામાં આવ્યું તો રાજ્ય કરતા અકિંચનતાનું જ પલડું ભારે રહ્યું. તેથી જીતાત્મા પુરુષને માટે કશો જ સંગ્રહ ન કરવો એ જ શ્રેષ્ઠ છે. કશ્યપજી બોલ્યા, ધન સંપત્તિ મોહમાં નાખનારી હોય છે, મોહ નરકમાં નાખે છે, તેથી કલ્યાણકાક્ષી પુરુષે અનર્થના સાધન એવા અર્થનો દૂરથી જ પરિત્યાગ કરી દેવો જોઈએ. જેને ધર્મ માટે ધન સંગ્રહની ઈચ્છા થાય છે એના માટે તે ઈચ્છાનો ત્યાગ જ શ્રેષ્ઠ છે, કેમ કે કાદવને ચોપડિયા પછી ધોવા કરતા તેનો સ્પર્શ ન કરવો જ ઉત્તમ છે. ધન દ્વારા જે ધર્મનું સાધન કરવામાં આવે છે તે નાશવાન છે. બીજાને માટે જે ધનનો પરિત્યાગ છે તે જ અક્ષય નિત્ય ધર્મ છે, તે જ મોક્ષની પ્રાપ્તિ કરાવનાર છે. ભરદ્વાજે કહ્યું, જ્યારે મનુષ્યનું શરીર જીર્ણ થાય છે ત્યારે તેના દાંત અને વાળ પણ પાકી જાય છે, પરંતુ ધન અને જીવવાની આશા વૃદ્ધ થયા પછી પણ જીર્ણ થતી નથી, તે સદા નવી જ રહે છે. જેમ દરજી સોયથી વસ્ત્રમાં દોરાનો પ્રવેશ કરાવી દે છે, તે જ પ્રમાણે તૃષ્ણારૂપી સોયથી સંસારરૂપી સૂત્રનો વિસ્તાર થાય છે. તૃષ્ણારૂપી સોયથી સંસારરૂપી સૂત્રનો વિસ્તાર થાય છે. તૃષ્ણાનો ક્યાંય અંત નથી, તેનું પેટ ભરવું મુશ્કેલ છે. તે સેંકડો દોષોને ઉપાડીને ફરે છે, તેના દ્વારા અનેક અધર્મ થાય છે, તેથી તૃષ્ણાનો પરિત્યાગ જ ઉચિત છે. ગૌતમ બોલ્યા, ઇન્દ્રિયો લોભી થવાથી બધા મનુષ્યો સંકટમાં પડી જાય છે. જેના ચિત્તમાં સંતોષ છે તેના માટે સર્વત્ર ધન સંપત્તિ ભરેલી છે. જેના પગમાં જોડા છે, જેના પગ જોડામાં છે, તેના માટે સંપૂર્ણ પૃથ્વી જાણે ચામડાથી મળેલી છે. સંતોષરૂપી અમૃતથી તૃપ્ત અને શાંત ચિત્તના પુરુષને જે સુખ પ્રાપ્ત થાય છે તે ધનના લોભથી આમ તેમ દોડનારા લોકોને ક્યાંથી પ્રાપ્ત થઈ શકે છે? આ સંતોષ જ સર્વથી મોટું દુઃખ છે અને સંતોષ જ સૌથી મોટું સુખ છે. તેથી સુખની ઈચ્છા ધરાવનાર પુરુષે સદા સંતુષ્ટ રહેવું જોઈએ. સર્વત્ર સંપદસ્ત્યસ્ય સંતુષ્ટમ યસ્ય માનસમ ઉપાનદ ગુણપાદસ્ય નનુ ચર્માવૃતેત ભૂઃ. સંતોષામ અમૃત તૃપ્તાનામ યત સુખમ શાંતચેતસામ કુતસ્થ દ્વન લુબ્ધાના અમિત શ્વેતસ્વ ધાવતામ. અસંતોષ પરમમ દુઃખમ સંતોષ પરમમ સુખમ સુખાર્થી પુરુષસ્ય તસ્માસ્ત સંતુષ્ટ સતતમ ભવેત. 19મો અધ્યાય 259 થી 261 શ્લોક સંખ્યા. વિશ્વામિત્રે કહ્યું, કોઈ કામનાને પૂરી કરવાની ઈચ્છાવાળા મનુષ્યની જો એક કામના પૂર્ણ થાય છે તો બીજી નવી ઉત્પન્ન થઈને તેને ફરી બાણની જેમ વિંધવા લાગે છે. ભોગોની ઈચ્છા કદી ઉપભોગો દ્વારા શાંત થતી નથી, બલકે ઘી નાખવાથી પ્રજ્વલિત થનારા અગ્નિની જેમ તે વધારે ને વધારે વધતી જાય છે. ભોગોની અભિલાષા રાખનાર પુરુષ મોહવશ કદી સુખી થતો નથી. જમદગ્નિ બોલ્યા, જે પ્રતિગ્રહ લેવાની શક્તિ ધરાવતા છતાં પણ તેને ગ્રહણ કરતો નથી, જે પ્રતિગ્રહ લેવાની શક્તિ ધરાવતા છતાં પણ તેને ગ્રહણ કરતો નથી, તે દાની પુરુષોને પ્રાપ્ત થનારા સનાતન લોકોને પ્રાપ્ત થાય છે. જે બ્રાહ્મણ રાજા પાસે ધન લે છે તે મહર્ષિઓ દ્વારા શોક કરવા યોગ્ય છે, તે મૂર્ખને નરક યાતનાનું દુઃખ દેખાતું નથી. પ્રતિગ્રહ લેવામાં સમર્થ હોવા છતાં પણ તે લેવું ન જોઈએ, કેમ કે પ્રતિગ્રહથી બ્રાહ્મણોનું બ્રહ્મ તેજ નષ્ટ થઈ જાય છે. અરુંધતીએ કહ્યું, તૃષ્ણોનો આદિ અંત નથી, તે સદા શરીરમાં વ્યાપ્ત રહે છે. દુષ્ટ બુદ્ધિના મનુષ્યને માટે જેનો ત્યાગ કરવો કઠણ છે, જે શરીરના જીર્ણ થવા છતાં પણ જીર્ણ થતી નથી, તથા જે પ્રાણાંતકારી રોગ જેવી જ છે તેવી તૃષ્ણાનો ત્યાગ કરનારને જ સુખ મળે છે. પશુ સખ બોલ્યા, ધર્મપરાયણ વિદ્વાન પુરુષ જેવું આચરણ કરે છે, આત્મકલ્યાણની ઈચ્છા રાખનારા વિદ્વાન પુરુષે તેવું જ આચરણ કરવું જોઈએ. આમ કહીને દૃઢતાપૂર્વક નિયમોનું પાલન કરવાવાળા તે બધા મહર્ષિ તે સુવર્ણયુક્ત ફળોને છોડીને અન્યત્ર ચાલ્યા ગયા. ફરતા ફરતા તેઓ મધ્ય પુષ્કરમાં ગયા, જ્યાં ઓચિંતા આવેલા સુનહસખ નામના પરિવ્રાજક સાથે તેમની મુલાકાત થઈ. તેની સાથે તેઓ કોઈ વનમાં ગયા, જ્યાં તેમને એક વિશાળ સરોવર દેખાયું, જેનું જળ કમળોથી આચ્છાદિત હતું. તે બધા જ તે સરોવરના કિનારે બેસી ગયા અને કલ્યાણનું ચિંતન કરવા લાગ્યા. તે સમયે સુનહસખે સુધાથી પીડિત તે બધા મુનિઓને આ પ્રમાણે કહ્યું, મહર્ષિઓ, તમે બધા જણાવો કે ભૂખની પીડા કેવી હોય છે. ઋષિઓએ કહ્યું, શક્તિ, ખડગ, ગદા, ચક્ર, તોમર અને બાણોના પ્રહારથી મનુષ્યને જે વેદના થાય છે તે પણ ભૂખની પીડાની સામે હારી જાય છે. દમ, ખાંસી, ક્ષય, તાવ અને અપસ્માર એટલે કે મૂર્છા વગેરે રોગોથી પીડિત મનુષ્યને પણ ભૂખની પીડા તે બધા રોગોની પીડા કરતાં વધારે લાગે છે. જેમ સૂર્યના કિરણોથી પૃથ્વીનું તમામ જળ ખેંચી લેવામાં આવે છે, તે જ પ્રમાણે પેટના અગ્નિથી શરીરની સમસ્ત નાડીઓ સુકાઈ જાય છે. સુધા પીડિત મનુષ્યને આંખે કંઈ સૂજતું નથી, તેના આખા શરીરમાં બળતરા થાય છે અને સુકાતું જાય છે. ભૂખથી મનુષ્ય બહેરો, બોબડો, જડ, અપંગ, ભયંકર તથા મર્યાદાહીન થઈ જાય છે. લોકો ભૂખના દુઃખથી માતા પિતા, સ્ત્રી, પુત્ર, પુત્રી, ભાઈ તથા સ્વજનોનો પણ પરિત્યાગ કરી દે છે. ભૂખથી વ્યાકુળ મનુષ્ય ન પિતૃઓની સારી રીતે પૂજા કરી શકે છે, કે ન દેવતાઓની, ન ગુરુજનોની સત્કાર, ન ગુરુજનોનો સત્કાર કરી શકે છે, ન ઋષિઓ તથા અભ્યાગતોનો. આ પ્રમાણે અન્ન ન મળવાથી દેહધારી પ્રાણીઓમાં આ બધા દોષ આવી જાય છે. તેથી સંસારમાં અન્નથી ચડિયા તો ન તો કોઈ પદાર્થ થયો છે ન થશે. અન્ન જ સંસારનું મૂળ છે, સર્વ કાય અન્નના આધારે જ સ્થિત છે. પિતર, દેવતા, દૈત્ય, યક્ષ, રાક્ષસ, કિન્નર, મનુષ્ય અને પિશાચ બધા જ અન્નમય માનવામાં આવ્યા છે. તેથી અન્નદાન કરનારને અક્ષય તૃપ્તિ અને સનાતન સ્થિતિ પ્રાપ્ત થાય છે. તપ, સત્ય, જપ, હોમ, ધ્યાન, યોગ, ઉત્તમ ગતિ, સ્વર્ગ અને સુખની પ્રાપ્તિ આ બધા અન્નથી જ સુલભ થાય છે. ચંદન, અગરુ, ધૂપ અને ઠંડીના દિવસોમાં ઈંધણનું દાન અન્નદાનથી સોળમાં ભાગ જેટલું પણ થઈ શકતું નથી. અન્ન જ પ્રાણ, બળ અને તેજ છે, અન્ન જ પરાક્રમ છે. અન્નથી જ તેજની ઉત્પત્તિ અને વૃદ્ધિ થાય છે. જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક ભૂખ્યાને અન્ન આપે છે તે બ્રહ્મ સ્વરૂપ થઈને બ્રહ્માજીની સાથે આનંદ મનાવે છે. જે એકાગ્ર ચિત્તે અમાવસ્યાના દિવસે શ્રાદ્ધમાં અન્નદાનનું મહાત્મય સંભળાવે છે તેના પિતૃઓ આજીવન સંતુષ્ટ રહે છે. ઇન્દ્રિય સંયમ અને મનોનિગ્રહથી યુક્ત બ્રાહ્મણ સુખી અને ધર્મના ભાગી હોય છે. દમ, દાન અને યમ આ ત્રણેય તત્વાર્થ દર્શી પુરુષો દ્વારા બતાવેલા ધર્મ છે. એમાં પણ વિશેષ કરીને દમ બ્રાહ્મણોનો સનાતન ધર્મ છે. દમથી તેજ વધે છે, દમ પરમ પવિત્ર અને ઉત્તમ છે. દમથી પુરુષ પાપ રહિત અને તેજસ્વી થાય છે. સંસારમાં જે કંઈ નિયમ ધર્મ શુભ કર્મ અથવા સંપૂર્ણ યજ્ઞોના ફળ છે તે બધા કરતા દમનું મહત્વ વિશેષ છે. દમ વિના દાનરૂપી ક્રિયાની યથાવત શુદ્ધિ થઈ શકતી નથી. દમથી જ યજ્ઞ અને દમથી જ દાનની પ્રવૃત્તિ થાય છે. જેણે ઇન્દ્રિયોનું દમન નથી કર્યું તે વનમાં રહે તો પણ શું લાભ, તથા જેણે મન અને ઇન્દ્રિયોનું સારી રીતે દમન કર્યું છે તેને ઘર છોડીને કોઈ આશ્રમમાં રહેવાની શી જરૂર છે. જીતેન્દ્રિય પુરુષ જ્યાં જ્યાં પણ નિવાસ કરે છે તેના માટે તે તે સ્થાન વન અને આશ્રમ છે. જે ઉત્તમ શીલ અને આચરણમાં રત છે, જેણે પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં કરી લીધી છે, તથા જે સદા સરળ ભાવે રહે છે તેને આશ્રમથી શું પ્રયોજન. વિષયાસક્ત મનુષ્યોના કારણે વનમાં પણ દોષ બની જાય છે, તથા ઘરમાં રહીને પણ જો પાંચે ઇન્દ્રિયોનો નિગ્રહ કરી લીધો તો તે તપસ્યા જ છે. જે સદા શુદ્ધ કર્મમાં જ પ્રવૃત્ત થાય છે તે વિતરાગ પુરુષને માટે ઘર જ તપોવન છે. માત્ર શબ્દ શાસ્ત્ર વ્યાકરણના ચિંતનમાં લાગ્યા રહેનારને મોક્ષ મળતો નથી, તથા લોકોને રીઝવવાની જેની પ્રવૃત્તિ છે તેને પણ મુક્તિ મળતી નથી. જે એકાંતમાં રહીને દ્રઢતાપૂર્વક નિયમોનું પાલન કરે છે, ઇન્દ્રિયોની આસક્તિને દૂર હટાવે છે, અધ્યાત્મ તત્વના ચિંતનમાં મન લગાવે છે અને સર્વદા અહિંસા વ્રતનું પાલન કરે છે તેનો મોક્ષ નિશ્ચિત છે. જીતેન્દ્રિય પુરુષ સુખે સુવે છે અને સુખપૂર્વક જાગે છે. તે સંપૂર્ણ ભૂતો પ્રત્યે સમાન ભાવ રાખે છે. તેના મનમાં હર્ષ શોક વગેરે વિકારો આવતા નથી. છડાયેલો સિંહ, અત્યંત રોષમાં ભરાયેલો સર્પ તથા સદા કોપાયમાન રહેનાર શત્રુ પણ એવું અનિષ્ટ નથી કરી શકતો જેવું સંયમ રહિત ચિત્ત કરે છે. માંસ ભક્ષી પ્રાણીઓ તથા અજિતેન્દ્રિય મનુષ્યોથી લોકોને સદા ભય રહે છે, તેથી તેના નિવારણ માટે બ્રહ્માજીએ દંડનું વિધાન કર્યું છે. દંડ જ પ્રાણીઓની રક્ષા અને પ્રજાનું પાલન કરે છે, તે જ પાપીઓને પાપથી રોકે છે. દંડ બધાને માટે દુર્જય હોય છે, તે સર્વ પ્રાણીઓને ભય પહોંચાડનાર છે. દંડ જ મનુષ્યનો શાસક છે, તેના પર જ ધર્મ ટકેલો છે. સંપૂર્ણ આશ્રમો અને સમસ્ત ભૂતોમાં દમ જ ઉત્તમ વ્રત માનવામાં આવ્યું છે. ઉદારતા, કોમળ સ્વભાવ, સંતોષ, દોષ દોષ દ્રષ્ટિનો અભાવ, ગુરુ શુશ્રુષા, પ્રાણીઓ પર દયા અને ચુગલી ન કરવી, એમને શાંત બુદ્ધિના સંતો અને ઋષિઓએ દમ કહ્યો છે. ધર્મ, મોક્ષ અને સ્વર્ગ આ બધા દમને આધીન છે. જે પોતાનું અપમાન થવા છતાં ક્રોધ કરતો નથી અને સન્માન થતા હર્ષથી ફૂલાઈ જતો નથી, જેની દ્રષ્ટિમાં સુખ અને દુઃખ સમાન છે તેવા ધીર પુરુષને પ્રશાંત કહે છે. જેનું અપમાન થાય છે તે સાધુ પુરુષ તો સુખે સુવે છે અને સુખે જાગે છે, તથા તેની બુદ્ધિ કલ્યાણમય હોય છે, પરંતુ અપમાન કરનાર પુરુષ સ્વયં નષ્ટ થઈ જાય છે. અપમાનિત પુરુષે કદા અપમાન કરનારનું બુરુ ના વિચારવું જોઈએ. પોતાના ધર્મ પર દ્રષ્ટિ રાખીને પણ તે બીજાના ધર્મની નિંદા ન કરે. અવમાને ન કુપ્ય તે સન્માને ન પ્રહિષ્યતિ, સમ દુઃખ સુખો ધીરઃ પ્રશાંત ઇતિ કીર્તયતે. સુખમ યવમતઃ શેતે સુખમ ચેવ પ્રબુદ્ધ્યતિ, શ્રેયસ્તરમતિ સ્થિષ્ઠે દેવમંતા વિનિશ્યતિ વિનશ્યતિ. અવમાની તૂન ધ્યાયે તસ્ય પાપમ કદાચન, સ્વધર્મપી સ્વધર્મમ અપી ચાવેક્ષ્ય પરધર્મમ ન દુષયેત. અધ્યાય 19 શ્લોક 332-334. જેઓ ઇન્દ્રિયોનું દમન કરવાનું જાણતા નથી તેઓનું શાસ્ત્રોનું અધ્યયન વ્યર્થ છે, કેમ કે મન અને ઇન્દ્રિયોનો સંયમ જ શાસ્ત્રનું મૂળ છે. તે જ સનાતન ધર્મ છે. સંપૂર્ણ વ્રતોનો આધાર દમ જ છે. છ અંગો સહિત ભણેલા વેદ પણ દમથી રહિત પુરુષને પવિત્ર કરી શકતા નથી. જેમણે ઇન્દ્રિયોનું દમન નથી કર્યું તેના સાંખ્ય યોગ ઉત્તમ કુળ જન્મ અને તીર્થસ્થાન બધા વ્યર્થ છે. યોગ વેતા દ્વિજ અપમાનને અમૃત સમાન સમજીને તેનાથી પ્રસન્નતાનો અનુભવ કરે અને સન્માનને વિષતુલ્ય માનીને તેનાથી ધૃણા કરે. અપમાન સેવાથી તેના તપમાં વૃદ્ધિ થાય છે અને સન્માનથી ક્ષય, પૂજા અને સત્કાર પ્રાપ્ત કરનાર બ્રાહ્મણ દોહેલી ગાયની જેમ ખાલી થઈ જાય છે. જેમ ગાય ઘાસ અને પાણી દ્વારા ફરી પુષ્ટ થઈ જાય છે, તે જ પ્રમાણે બ્રાહ્મણ જપ અને હોમ દ્વારા પુનઃ બ્રહ્મ તેજથી સંપન્ન થઈ જાય છે. સંસારમાં નિંદા કરનાર બીજો કોઈ મિત્ર નથી, કેમ કે તે પાપ લઈને પોતાનું પુણ્ય આપી જાય છે. નિંદા કરનારાઓની સ્વયં નિંદા ન કરવી, પોતાના મનને રોકવું, તે સમયે મનુષ્ય પોતાના ચિત્તને વશ કરી લે છે. તે તો જાણે અમૃતથી સ્નાન કરે છે. વૃક્ષોની નીચે રહેવું, સામાન્ય વસ્ત્રો પહેરવા, એકલા રહેવું, કોઈની અપેક્ષા ન રાખવી અને બ્રહ્મચર્યનું પાલન કરવું, આ બધા પરમ ગતિને પ્રાપ્ત કરાવનાર છે. જેણે કામ અને ક્રોધને જીતી લીધા, તેણે જંગલમાં જવાની શી જરૂર. અભ્યાસથી, શાસ્ત્રની, શીલથી, કુળની, સત્યથી, ક્રોધની તથા મિત્ર દ્વારા પ્રાણોની રક્ષા કરવામાં આવે છે. જે પુરુષ ઉત્પન્ન થયેલા ક્રોધને પોતાના મન વડે રોકી લે છે, તે તેની ક્ષમા દ્વારા બધાને જીતી લે છે. જે ક્રોધ અને ભયને જીતીને શાંત રહે છે, પૃથ્વી પર તેના જેવો વીર બીજો કોણ છે? બ્રહ્માજીનો કહેલો ગૂઢ ઉપદેશ છે. હે પ્રિય, મેં ધર્મનો સાર તત્વ તમને કહી સંભળાવ્યો છે. યજ્ઞ કરનારાઓના લોક બીજા છે, તપસ્વીઓના લોક બીજા છે, તથા ઇન્દ્રિય સંયમ તથા મનોનિગ્રહ કરનારા લોકોના લોક બીજા જ છે. તે બધા પરમ સન્માનિત છે. ક્ષમા કરનાર પર એક જ દોષ લાગુ થાય છે, બીજો નહીં. તે દોષ એ છે કે ક્ષમાવાન પુરુષને લોકો શક્તિહીન માની બેસે છે. પરંતુ એને દોષ માનવો ન જોઈએ, કેમ કે બુદ્ધિમાનોનું બળ ક્ષમા જ છે. જે શાંતિ અથવા ક્ષમાને જાણતો નથી, તે જ ઈષ્ટ યજ્ઞ વગેરે અને પૂર્ત તળાવ કુવા ખોદાવવા બંનેના ફળોથી વંચિત થઈ જાય છે. ક્રોધી મનુષ્ય જે જપ, હોમ અને પૂજન કરે છે, તે ફૂટેલા ઘડાના જળની જેમ નષ્ટ થઈ જાય છે. જે પુરુષ પ્રાતઃકાળે ઉઠીને દરરોજ આ પુણ્યમય દમાધ્યાયનો પાઠ કરે છે, તે ધર્મની નૌકા પર આરૂઢ થઈને તમામ મુશ્કેલીઓને પાર થઈ જાય છે. જે દ્વિજ સદા પુણ્યપ્રદ દમાધ્યાયને બીજાઓને સંભળાવે છે, તે બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે તથા ત્યાંથી તેનું કદી પતન થતું નથી. આક્રોશ સમો લોકે સુહૃદન્યો ન વિદ્યતે યસ્તુ દુષ્કૃતમાદાય સુકૃતમ સ્વપ્રયચ્છતિ. અધ્યાય 19, 344મો શ્લોક. ધર્મનો સાર સાંભળો અને સાંભળીને તેને ધારણ કરો. જે વાત પોતાને પ્રતિકૂળ લાગે, તેનો બીજાને માટે કદી ઉપયોગ ન કરો. જે પરાઈ સ્ત્રીને માતા સમાન, પરાયા ધનને માટીના ઢેફા સમાન અને સંપૂર્ણ ભૂતોને આત્મવત માને છે, તે જ જ્ઞાની છે. જેની રસોઈ બલિ વૈશ્વ દેવને માટે અને જીવન પરોપકાર માટે છે, તે જ વિદ્વાન છે. જેમ ધાતુઓમાં સુવર્ણ ઉત્તમ છે, તે જ પ્રમાણે પરોપકાર સર્વથી શ્રેષ્ઠ ધર્મ છે, તે જ સર્વસ્વ છે. સંપૂર્ણ પ્રાણીઓના હિતનું ધ્યાન રાખનાર પુરુષ સમૃતત્વને પ્રાપ્ત કરે છે. પુલત્સ્યજી કહે છે, આ પ્રમાણે ઋષિઓએ સુન શખની સામે ધર્મના સાર તત્વનું પ્રતિપાદન કરીને તેની સામે ત્યાંથી બીજા વનમાં પ્રવેશ કર્યો. ત્યાં પણ તેમને એક બહુ વિશાળ જળાશય દેખાયું, જે પદ્મ અને ઉત્પલોથી આચ્છાદિત હતું. તે સરોવરમાં પ્રવેશ કરીને તેમણે મૃણાલ એટલે કમળની દાંડીઓ ઉખાડી અને તે મોટી સંખ્યામાં કિનારે મૂકીને જળ દ્વારા સંપન્ન થનારી પુણ્ય ક્રિયા, સંધ્યા તર્પણ વગેરે કરવા લાગ્યા. ત્યાર પછી જ્યારે તેઓ જળમાંથી બહાર નીકળ્યા, ત્યારે તે મૃણાલોને ન જોતા પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા. ઋષિ બોલ્યા, અમે બધા શુદ્ધાથી પીડિત છીએ, એવી સ્થિતિમાં ક્યાં પાપી અને ક્રૂરે મૃણાલોની ચોરી લીધા? જ્યારે પ્રમાણે કોઈ પત્તો ન લાગ્યો, ત્યારે સર્વપ્રથમ કશ્યપજી બોલ્યા, જેણે મૃણાલોની ચોરી કરી છે તેને સર્વત્ર સર્વ કાંઈ ચોરવાનું, અમાનત મૂકેલી વસ્તુ પર જીવ લલચાવવાનું અને ખોટી સાક્ષી આપવાનું પાપ લાગે. તે દંભપૂર્વક ધર્મનું આચરણ અને રાજાનું સેવન કરવાનો, મદ્ય અને માંસનું સેવન કરવાનો, સદા જૂઠું બોલવાનો, વ્યાજથી જીવિકા ચલાવવાનો અને પૈસા લઈને કન્યા વેચવાનો ભાગી થાય. વશિષ્ઠજીએ કહ્યું, જેણે તે મૃણાલોને ચોર્યા હોય તેને ઋતુકાળ વિના જ મૈથુન કરવાના, એકબીજાને ત્યાં જઈને અતિથિ બનવાના, જે ગામમાં એક જ કૂવો હોય ત્યાં રહેવાના, બ્રાહ્મણ થઈને શુદ્ર જાતિની સ્ત્રી સાથે સંબંધ રાખવાના, પાપનો ભાગી બને અને આવા લોકોને જે લોકોમાં જવું પડે છે ત્યાં તે જાય. ભરદ્વાજ બોલ્યા, જેણે મૃણાલ ચોર્યા હોય તે બધાના પ્રત્યે ક્રૂર, ધનનો અભિમાની, સૌ પ્રત્યે ઈર્ષા રાખનાર, ચુગલખોર અને રસ વેચનારની ગતિને પ્રાપ્ત થાય. ગૌતમે કહ્યું, જેણે મૃણાલોની ચોરી કરી હોય તે સદા શુદ્રનું અન્ન ખાનાર, પરસ્ત્રી ગામી અને ઘરમાં બીજાઓને ન આપીને એકલો મિષ્ટાન્ન જમનારના જેવો પાપનો ભાગી થાય. વિશ્વામિત્ર બોલ્યા, જે મૃણાલ ચોરી ગયો હોય તે સદા કામપરાયણ, દિવસે મૈથુન કરનાર, નિત્ય પાતકી, પરાય નિંદા કરનાર અને પરસ્ત્રી ગામીની ગતિ પ્રાપ્ત કરે. જમદગ્નિએ કહ્યું, જેણે મૃણાલોની ચોરી કરી હોય તે દુર્બુદ્ધિ મનુષ્ય પોતાના માતા પિતાનું અપમાન કરવાના, પોતાની દીકરીના ધનથી પોતાનો નિર્વાહ કરનાર, સદા બીજાની રસોઈમાંથી ભોજન કરવાના, પરસ્ત્રી સાથે સંપર્ક રાખવાના અને ગાયોને વેચવાના પાપનો ભાગી થાય. પરાશરજી બોલ્યા, જેણે મૃણાલ ચોર્યા હોય તે બીજાઓનો દાસ અને ક્રોધી થાય તથા સર્વ પ્રકારના ધર્મ કર્મોથી હીન થાય. સુના સખે કહ્યું, જેણે મૃણાલોની ચોરી કરી હોય તે ન્યાયપૂર્વક વેદાધ્યન કરે, અતિથિઓમાં પ્રેમ રાખનાર ગૃહસ્થ થાય, સદા સત્ય બોલે, વિધિવત અગ્નિહોત્ર કરે, દરરોજ યજ્ઞ કરે અને અંતમાં બ્રહ્મલોકમાં જાય. ઋષિઓએ કહ્યું, સુનહસક, તમે જે વાત કહી છે તે તો દ્વિજાતિ માત્રને માટે અભિષ્ટ જ છે, તેથી તમે જ અમારા બધાના મૃણાલોની ચોરી કરી છે. સુનહસક બોલ્યા, હે બ્રાહ્મણો, મેં જ તમારા મુખે ધર્મ સાંભળવાની ઈચ્છાથી આ મૃણાલ સંતાડી દીધા હતા, મને તમે ઇન્દ્ર સમજો. હે મુનિવર, તમે લોભના પરિત્યાગથી અક્ષય લોકો પર વિજય મેળવ્યો છે, તેથી વિમાન પર બેસો, હવે આપણે સ્વર્ગમાં જઈએ. ત્યારે મહર્ષિઓએ ઇન્દ્રને ઓળખીને તેમને આ પ્રમાણે કહ્યું. ઋષિ બોલ્યા, હે દેવરાજ, જે મનુષ્ય અહીં આવીને મધ્યમ પુષ્કરમાં સ્નાન કરે અને 3 રાત સુધી અહીં ઉપવાસપૂર્વક નિવાસ કરે તેને અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. વનવાસી મહર્ષિઓને માટે જે 12 વર્ષની યજ્ઞ દીક્ષા કહી છે તેનું પૂરેપૂરું ફળ તે મનુષ્યને પણ મળી જાય છે, તેની કદી દુર્ગતિ થતી નથી. તે સદા તેના કુળના લોકો સાથે આનંદનો અનુભવ કરે છે તથા બ્રહ્મલોકમાં જઈને બ્રહ્માજીના 1 દિવસ એટલે કલ્પ સુધી ત્યાં નિવાસ કરે છે. અધ્યાય 18 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.